શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 7મો અધ્યાય 8-9 રાજા રેવતનું બ્રહ્માજી પાસે જવું અને તેમની સંમતિથી રેવતી બલરામનો વિવાહ ઈશ્વાકુ વંશનું તથા યૌવનાશ્વની જમણી કુકથી માંધાતાના જન્મનું વર્ણન. જન્મે જે રાજાએ કહ્યું, બ્રહ્મન, મારા મનમાં મોટું આશ્ચર્ય થઈ રહ્યું છે કે રાજા રેવત પોતે તેમની કન્યાને લઈને બ્રહ્મલોકમાં કઈ રીતે ગયા. મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે બ્રહ્મજ્ઞાની અને શાંત બ્રાહ્મણો જ બ્રહ્મલોક સુધી પહોંચી શકે છે. તો પછી ભૂલોકથી અત્યંત દૂર અને દુષ્પ્રાપ્ય એવા સત્યલોક એટલે કે બ્રહ્મલોકમાં રેવત રાજા તેમની પુત્રી સાથે કઈ રીતે પહોંચી શક્યા? બધા જ શાસ્ત્રોનો નિર્ણય છે કે મૃત્યુ પછી જ પ્રાણી સ્વર્ગમાં જઈ શકે છે, મનુષ્ય શરીરથી બ્રહ્મલોકમાં જઈ શકાતું નથી. અને જો કોઈ ત્યાં પહોંચી પણ જાય તો પાછો તે મૃત્યુલોકમાં આવી જાય, આવું કઈ રીતે બને? વ્યાસજી બોલ્યા, રાજન, સુમેરુ પર્વતના દિવ્ય શિખર પર ઇન્દ્રલોક, વહનીલોક, સંયમનીપુરી, સત્યલોક, કૈલાસ અને વૈકુંઠ વગેરે લોક છે. વૈકુંઠને જ વૈષ્ણવ પદ કહે છે. જેમ ધનુષધારી કુંતી નંદન અર્જુન ઇન્દ્રલોકમાં ગયા હતા અને ત્યાં 5 વર્ષ સુધી રોકાયા હતા, તેવા માનવ દેહથી જ ઇન્દ્રલોકમાં ગયા હતા. તે જ પ્રમાણે કકુત્સ વગેરે બીજા ઘણા રાજાઓ પણ સ્વર્ગમાં જઈ ચૂક્યા છે. તેથી રાજેન્દ્ર, આ બાબતમાં કોઈ પ્રકારની શંકા ન કરવી જોઈએ. પુણ્યાત્મા અને તપસ્વી સમર્થ પુરુષો બધા લોકમાં આવજા કરી શકે છે. રાજન, જેમ પુણ્ય અને સદભાવ બ્રહ્મલોકમાં જવાની યોગ્યતામાં કારણ મનાય છે, તેમ જ યજ્ઞોથી પવિત્ર થયેલો પુરુષ પણ યજ્ઞના પ્રભાવથી બ્રહ્મલોકમાં જવાની યોગ્યતા ધરાવે છે. જન્મે જે રાજાએ પૂછ્યું, બ્રહ્મન, મહારાજ રેવત તેમની કન્યા રેવતીને સાથે લઈને બ્રહ્મલોકમાં ગયા પછી શું કર્યું? બ્રહ્માજીએ તેમને શી આજ્ઞા આપી? અને પછી તે રાજાએ તેમની પુત્રીનો વિવાહ કોની સાથે કર્યો? ભગવાન, હવે આપ આ બધા પ્રસંગોનું વિસ્તારથી વર્ણન કરો. વ્યાસજી કહે છે, રાજન, સાંભળો, મહારાજ રેવત તેમની પુત્રીના સંબંધમાં પૂછવા માટે બ્રહ્મલોકમાં પહોંચ્યા ત્યારે ત્યાં ગંધર્વ દ્વારા સંગીત થઈ રહ્યું હતું. રાજા થોડી વાર ત્યાં રોકાયા. સંગીત સાંભળીને તેઓ પ્રસન્ન ચિત્ત અને તૃપ્ત થઈ ગયા. સંગીત સમાપ્ત થયા પછી સભાભવનમાં બેઠેલા પરમ પ્રભુ બ્રહ્માજી પાસે જઈને રાજાએ તેમને પ્રણામ કર્યા અને રેવતીને બતાવીને પોતાનો અભિપ્રાય બ્રહ્માજીને કહ્યો. રેવત રાજાએ કહ્યું, દેવેશ, આ કન્યા મારી પુત્રી છે, આપ તેને યોગ્ય વર બતાવવાની કૃપા કરો. હું કોની સાથે આનું લગ્ન કરાવું તે પૂછવા માટે આપની પાસે આવ્યો છું. મેં ઘણા કુળવાન રાજકુમારોને જોયા છે, પરંતુ મને તેમાંથી કોઈ અનુકૂળ લાગ્યા નથી. તેથી હે દેવેશ્વર, આ સંબંધમાં આપની સંમતિ લેવા માટે આપની શરણમાં આવ્યો છું. સર્વજ્ઞ પ્રભુ, આપ કોઈ એવા સુયોગ્ય રાજકુમારને બતાવો જે કુળવાન, બળવાન, ગુણવાન, દાની અને ધર્માત્મા હોય. વ્યાસજી કહે છે, રાજન, રેવત રાજાની વાત સાંભળીને જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્માજી હસી પડ્યા. બ્રહ્મલોકની કાલગણના પ્રમાણે થોડા જ સમયમાં પૃથ્વી પર લાંબો કાળ એટલે કે સમય વીતી ગયો હતો. તેથી બ્રહ્માજીએ રાજાને કહ્યું, બ્રહ્માએ કહ્યું, રાજન, તમારા મનમાં જે જે રાજકુમારો તમારી પુત્રીના વર માટે હતા તે બધા હવે કાળના પ્રવાહમાં ચાલ્યા ગયા છે. તેમના પિતા, પુત્ર અને ભાઈ, બાંધવો કોઈ પણ અત્યારે હયાત નથી, કારણ કે અત્યારે ત્યાં પૃથ્વી પર 27મા યુગનો દ્વાપર ચાલી રહ્યો છે. તમારા બધા જ વંશજો પણ મૃત્યુ પામ્યા છે. હવે તે નગરી પણ ત્યાં નથી, દેતીઓએ તેને નષ્ટ કરી નાખી છે. અત્યારે ત્યાં ચંદ્રવંશી રાજાઓ રાજ્ય કરે છે. તે નગરી હવે મથુરા નામે પ્રખ્યાત છે. ત્યાંના રાજાનું નામ ઉગ્રસેન છે. તેઓ યયાતિ વંશમાં જન્મ્યા છે. પુરુ મથુરા મંડળ તેમના શાસનમાં હતું, પરંતુ તે જ રાજાનો એક પુત્ર કંસ નામે થયો. દેવતાઓ સાથે દ્રોહ કરનાર તે અતિ બળવાન ઉગ્રસેનનો પુત્ર દૈત્યના અંશથી ઉત્પન્ન થયો હતો. તેણે તેના પિતા ઉગ્રસેનને કારાગૃહમાં પૂરીને રાજ્યનું શાસન પોતાના હાથમાં લઈ લીધું. કંસ રાજાઓમાં વિશેષ અભિમાની હતો. કંસ જેવા અનેક દુષ્ટ રાજાઓના અસહ્ય ભારથી પૃથ્વી ખૂબ દુઃખી થઈ ત્યારે તે બ્રહ્માજીના શરણમાં ગઈ. શ્રેષ્ઠ દેવતાઓનું કહેવું છે કે જ્યારે દુષ્ટ રાજાઓના ભારથી પૃથ્વી ઘેરાઈ જાય છે ત્યારે ભગવાન પ્રગટ થાય છે. તેથી તે સમયે કમળ જેવા નેત્રોથી શોભતા ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો. તેઓ વાસુદેવ નામથી પ્રસિદ્ધ થયા. રાજન તે જ ભગવાન શ્રીકૃષ્ણના હાથે દુરાચારી કંસ મરાયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી રાજા ઉગ્રસેન ફરીથી મથુરાની રાજગાદી પર બેઠા. કંસના સસરાનું નામ જરાસંઘ હતું. તે અતિ પાપાત્મા અને પરાક્રમી હતો. તેણે મથુરા પર ચઢાઈ કરીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કર્યું. ત્યારે તે મહાપરાક્રમી રાક્ષસને ભગવાને હરાવ્યો. ત્યારે તેણે મોટી સેના સાથે કાલ યવનને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા મોકલ્યો. યવનનો અધ્યક્ષ કાલ યવન અતિ શૂરવીર હતો. તે સેના સાથે આવી રહ્યો હતો. એવું સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને દ્વારકા ચાલ્યા ગયા. તે સમયે તે દ્વારકાપુરી નષ્ટ થઈ ગઈ હતી. ભગવાને શિલ્પીઓ દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેની ચારે બાજુ કિલ્લો બનાવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણે રાજા ઉગ્રસેનને દ્વારકાના રાજા બનાવ્યા છે. અત્યારે ભગવાનની આજ્ઞા પ્રમાણે ઉગ્રસેન ત્યાંનું શાસન કરે છે. યદુશ્રેષ્ઠ શ્રીકૃષ્ણ બધા જ યાદવો સાથે દ્વારકામાં રહે છે. તેમના મોટા ભાઈનું નામ બલરામ છે. હળ અને મુશળને આયુધના રૂપમાં ધારણ કરનાર બલરામજી અત્યંત શૂરવીર છે અને શેષ નારાયણના અવતાર છે. અત્યારે તમારી પુત્રી માટે તેઓ યોગ્ય વર છે. તેમની સાથે તમે તમારી આ સુંદર પુત્રીનું કન્યાદાન કરી દો. વૈવાહિક વિધિ પ્રમાણે બલભદ્રજી સાથે આ કન્યાનું લગ્ન થવું જોઈએ. રાજેન્દ્ર તમારી આ પુત્રીનું કન્યાદાન કરીને તમે બદ્રિકાશ્રમ જઈને તપ કરો. તપ કરવાથી મનુષ્યની મનોકામનાઓ પૂરી થાય છે અને તેનું અંતઃકરણ પવિત્ર થઈ જાય છે. વ્યાસજી કહે છે કમળીઓની બ્રહ્માજીના પ્રમાણે કહેવાથી રેવત રાજા તેમની પુત્રી સાથે તરત દ્વારકા ગયા. ત્યાં જઈને તેમણે વિધિ પ્રમાણે બલરામની સાથે રેવતીના લગ્ન કરી દીધા. ત્યાર પછી તેમણે ગંગા કિનારે જઈ કઠોર તપ કર્યું અને આખરે નશ્વર દેહને છોડીને દિવ્ય લોકમાં ગયા. રાજા જન્મેજયે કહ્યું ભગવાન આપે કહ્યું કે રેવત રાજા તેમની કન્યા માટે યોગ્ય વર કોણ છે તે જાણવા માટે બ્રહ્મલોકમાં ગયા અને ત્યાં તેઓ 108 યુગ સુધી રોકાયા. આ સાંભળીને મને અત્યંત આશ્ચર્ય થાય છે કે આટલા લાંબા કાળ સુધી તે રાજા અને તેમની કન્યા ઘરડા ન થયા, અથવા આટલું લાંબુ આયુષ્ય તેમને કઈ રીતે મળ્યું. વ્યાસજી કહે છે નિષ્પાપ નરેશ, બ્રહ્મલોકમાં ભૂખ તરસ મૃત્યુ ભય વૃદ્ધાવસ્થા અને શોક કદી હોતા નથી. રેવત રાજા જ્યારે ત્યાં ગયા ત્યારે રાક્ષસોએ સરિયાતી વંશની સત્તા નાશ કરી નાખી. બધા જ લોકો અત્યંત ભયભીત થઈને કુશસ્થલી છોડીને ગમે ત્યાં સમય વિતાવવા લાગ્યા. ત્યાર પછી ક્ષુ નામના મનુથી એક મહાન પ્રતાપી પુત્રનો જન્મ થયો. તેનું નામ ઈશ્વાકુ હતું. સૂર્યવંશને મહારાજ ઈશ્વાકુએ આગળ વધાર્યો. તેમણે વંશવૃદ્ધિ માટે નારદજીના ઉપદેશથી ભગવતીનું ધ્યાન કરીને કઠોર તપ કર્યું. રાજન મેં સાંભળ્યું છે કે તે ઈશ્વાકુના 100 પુત્ર થયા. મહાપરાક્રમી વિકુક્ષી તેમાં સૌથી મોટા પુત્ર હતા. મહારાજ ઈશ્વાકુ અયોધ્યાના રાજા હતા એ વાત સૌ જાણે છે. તેમણે તેમના શકુની વગેરે 50 પુત્રને ઉત્તર ભાગની રક્ષા માટે નિયુક્ત કર્યા. રાજન તેમના બીજા 48 પુત્રોને દક્ષિણ દિશાની દક્ષિણ દેશની રક્ષા માટે નિયુક્ત કર્યા. બાકીના જે 2 પુત્રો હતા તે રાજા ઈશ્વાકુની સેવામાં તેમની પાસે રહ્યા. વ્યાસજી કહે છે, રાજન ઈશ્વાકુના પુત્ર વિકુક્ષી થયા. તેઓ સસાદ નામથી પ્રખ્યાત થયા. પિતાના મૃત્યુ પછી તેઓ અયોધ્યાની રાજગાદી પર બેઠા. તે સમયે સસાદ રાજા દ્વારા સરયુ કિનારે અનેક યજ્ઞો સંપન્ન થયા. તેમના કકુત્સ્થ નામે પુત્ર થયા. તે કકુત્સ્થના બીજા 2 નામ ઇન્દ્રવાહ અને પુરંજય પણ હતા. જન્મેજે રાજાએ પૂછ્યું, નિષ્પાપ મુનિવર, એક જ વ્યક્તિના જુદા જુદા નામો કઈ રીતે થયા? તેનું જે કારણ હોય તે કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન સસાદના મૃત્યુ પછી ધર્મના જ્ઞાતા કુકુત્સ્થ અયોધ્યાના રાજા થયા. તેમણે પિતા અને પિતામહ સાથે સંબંધ ધરાવતા રાજ્ય પર બળપૂર્વક શાસન કર્યું હતું. તે સમયે બધા દેવતાઓ દૈત્યોથી હારીને ત્રિલોકના સ્વામી ભગવાન વિષ્ણુની શરણમાં ગયા હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ તેમને આજ્ઞા કરી. ભગવાન વિષ્ણુ બોલ્યા, પ્રધાન દેવતાઓ, તમે લોકો સસાદ કુમાર રાજા કકુત્સ્થ સાથે મિત્રતા કરો, તેઓ યુદ્ધમાં દૈત્યોને મારી શકશે. તે મહાન ધર્માત્મા રાજા છે. ભગવતી જગદંબાની કૃપાથી તેમનામાં અપાર બળ છે. મહારાજ, ભગવાન વિષ્ણુની આ સ્પષ્ટ વાત સાંભળીને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ અયોધ્યામાં બિરાજતા રાજા કકુત્સ્થ પાસે આવ્યા. રાજાએ તેમનું યથાયોગ્ય સ્વાગત કરીને તેમના આવવાનું કારણ પૂછ્યું. રાજા કકુત્સ્થે કહ્યું, દેવતાઓ, હું ધન્ય અને પવિત્ર થઈ ગયો. મારું જીવન સફળ થઈ ગયું, કારણ કે આપે મારે ઘેર પધારીને આપના દુર્લભ દર્શન દીધા. હે મહાન દેવતાઓ, આપનું મોટામાં મોટું કાર્ય જે મનુષ્યથી થવું મુશ્કેલ હશે તો પણ તે અવશ્ય કરીશ. દેવતાઓ બોલ્યા, રાજેન્દ્ર, અમારે આપની મદદ જોઈએ છે. તમે ઇન્દ્રના મિત્ર બનીને યુદ્ધમાં જીતવા મુશ્કેલ એવા દૈત્યોને હરાવો. અત્યારે અમારા માટે તે જીતાવા મુશ્કેલ છે. આપ ભગવતી જગદંબાના કૃપા પાત્ર છો, તેથી જગતમાં એવું કોઈ કાર્ય નથી જે આપના માટે અસાધ્ય હોય. ભગવાન વિષ્ણુની પ્રેરણાથી અમે આપની પાસે આવ્યા છીએ. રાજાએ કહ્યું, હે ઉત્તમ દેવતાઓ, હું આપની સહાયતા કરવા તત્પર છું, આપની સહાયતા કરવા તૈયાર છું. પરંતુ દેવરાજ ઇન્દ્ર યુદ્ધભૂમિમાં મારું વાહન બને તો જ સફળતા મળે એમ છે. આ એક સત્ય વાત તમને કહું છું. દેવતાઓનું કાર્ય સાધવા માટે હું ઇન્દ્ર પર સવાર થઈને યુદ્ધભૂમિમાં જઈશ અને દાનવો સાથે યુદ્ધ કરીશ. દેવતાઓ ઇન્દ્રને કહ્યું, સચિપતિ, આપ સંકોચ છોડીને આ રાજાનું વાહન બનવાની કૃપા કરો. આ સાંભળીને ઇન્દ્રને ભારે સંકોચ થયો. તેમ છતાં ભગવાન વિષ્ણુની વારંવાર પ્રેરણાથી તેમણે તરત ભગવાન શિવના નંદી જેવું બળદનું રૂપ લીધું. યુદ્ધમાં જવા માટે રાજા તેના પર બેઠા ઋષભ રૂપધારી ઇન્દ્રના કુકુદ પર બેઠા હોવાથી આ રાજાનું નામ કુકુત્સ્થ પડી ગયું. ઇન્દ્રને પોતાનું વાહન બનાવ્યા હતા, તેથી તેમનું બીજું નામ ઇન્દ્રવાહ પડ્યું. દૈત્યોના પુર એટલે નગર ઉપર વિજય મેળવ્યો હતો, તેથી તેઓ પુરંજય નામથી પ્રસિદ્ધ થયા. ત્યાર પછી મહાબાહુ કુકુત્સ્થએ દૈત્યોને જીતીને સ્વર્ગનું રાજ્ય દેવતાઓને આપ્યું. આ પ્રમાણે રાજર્ષિ કુકુત્સ્થના અનેક નામ પડ્યા. મહારાજ કુકુત્સ્થ ખૂબ જ પ્રસિદ્ધ રાજા હતા. તેમના વંશજ રાજાઓ પૃથ્વી પર કાકુત્સ્થ નામથી ઓળખાય છે. કકુત્સના ધર્મપત્નીએ મહાબળી અનેના નામક પુત્રને જન્મ આપ્યો. અનેના પરાક્રમી પુત્ર પૃથુ થયા. પૃથુને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. ભગવતી જગદંબાના ચરણોની ઉપાસનામાં તેમની અખંડ શ્રદ્ધા હતી. પૃથુના પુત્ર રાજા અશ્વરંદ્રી થયા. અશ્વરંદ્રીના પુત્ર ચંદ્ર રાજા થયા. ચંદ્રના મહાપરાક્રમી યુવનાશ્વ અને તેમના પુત્ર સાવંત થયા. આ સાવંત રાજાએ સાવંતી નગરી વસાવી જે અમરાવતી જેવી સુંદર હતી. મહાત્મા સાવંતના પુત્ર બૃહસ્વ થયા. તેમના પુત્ર કુવલાશ્વ રાજા થયા. આ કુવલાશ્વ રાજાએ ધુંધુ નામના દૈત્યને સંહાર કર્યો હતો. તેથી તેઓ ધુંધુમાર નામથી પ્રસિદ્ધ થયા. કુવલાશ્વના પુત્ર દૃઢાશ્વ થયા, જેમણે પૃથ્વીની સારી રીતે રક્ષા કરી હતી. દૃઢાશ્વના શ્રીમાન હયશ્વ થયા અને હયશ્વના પુત્ર રાજા નિકુંભ થયા. નિકુંભના પુત્ર બહણાશ્વ અને બહરણાશ્વના પુત્ર કુશાશ્વ થયા. કુશાશ્વના બળવાન સત્યવતી અને પરાક્રમી રાજા પ્રસેનજીત થયા. પ્રસેનજીતના પુત્ર ભાગ્યશાળી યૌવનાશ્વ નામથી પ્રસિદ્ધ થયા. યૌવનાશ્વથી શ્રીમાન માંધાતીને ઉત્પત્તિ થઈ, જેમણે 108 ભવ્ય ભવન બનાવ્યા હતા. માન આપનારા ભગવતી જગદંબાને પ્રસન્ન કરવા માટે તેમણે મુખ્ય મુખ્ય તીર્થસ્થાનોમાં મંદિરો બનાવ્યા હતા. તેઓ માતાના ગર્ભથી નહીં પરંતુ પિતાના પેટમાંથી ઉત્પન્ન થયા હતા. પિતાના પેટને ચીરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. રાજા જન્મેજયે કહ્યું, મહાભાગ, રાજા માંધાતાના જન્મ સંબંધમાં આ કલ્પનામાં ન આવે તેવી વાત આપે કહી, આવી વાત તો ક્યાંય સાંભળવા જોવા મળી નથી. હવે આપ તે રાજાના જન્મનું કારણ વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો. તે સર્વાંગ સુંદર પુત્ર યૌવનાશ્વ રાજાના પેટમાંથી જે રીતે ઉત્પન્ન થયા તે પ્રસંગને સ્પષ્ટ રૂપે સમજાવવા કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન, પરમ ધાર્મિક રાજા યૌવનાશ્વને 100 રાણીઓ હતી, પરંતુ એક પણ રાણીને સંતાન ન હતું. તેથી રાજા ચિંતાતુર રહેતા હતા. ત્યાર પછી સંતાન માટે ખૂબ જ ઉદાસ થઈને તેઓ જંગલમાં ગયા અને ઋષિઓના પવિત્ર આશ્રમમાં સમય વ્યતીત કરવા લાગ્યા. ત્યાં કેટલાક બ્રાહ્મણો તપ કરી રહ્યા હતા. તે રાજાને ઉદાસ જોઈને બ્રાહ્મણોને દયા આવી. તેથી તે બ્રાહ્મણોએ યૌવનાશ્વ રાજાને પૂછ્યું, રાજન, આપ આટલા ચિંતામાં કેમ છો? મહારાજ, કયો માનસિક સંતાપ તમને દુખી કરી રહ્યો છે? આપ જે કારણ હોય તે સાચે સાચું કહો. આપનું દુઃખ દૂર કરવા માટે અમે યથાસંભવ પ્રયત્ન કરીશું. યૌવનાશ્વ રાજાએ કહ્યું, મુનિયો, મારી પાસે રાજ્ય, ધન અને ઉત્તમ કક્ષાના ઘણા ઘોડા છે, તેમજ ઉત્તમ કાંતિવાળી 100 પત્નીઓ છે. ત્રિલોકમાં એવો કોઈ શત્રુ નથી જે મારાથી બળવાન હોય. મંત્રી અને સામંતો મારી આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરે છે. પરંતુ હે તપસ્વીઓ, મારે કોઈ સંતાન નથી, તેની ચિંતાથી હું દુઃખી છું. હે તપસ્વીઓ, આપ લોકોએ કઠોર પરિશ્રમ કરીને વેદ શાસ્ત્રોના રહસ્યને જાણ્યું છે. હવે મારા જેવા સંતાન કામી વ્યક્તિ માટે જે યોગ્ય લાગે તે વિચાર કરીને આપ કહો. હે તપસ્વીઓ, જો આપની મારા પર કૃપા હોય તો મારા આ કાર્યને સંપન્ન કરવા આપ તત્પર થાઓ. વ્યાસજી કહે છે, રાજન, મહારાજ યૌવનાશ્વની વાત સાંભળીને બ્રાહ્મણનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે ખૂબ જ ધૈર્ય સાથે રાજા પાસે એક યજ્ઞનું આયોજન કરાવ્યું, જેના મુખ્ય દેવતા ઇન્દ્ર હતા. બ્રાહ્મણોએ જળથી ભરેલો એક લોટો ત્યાં મુકાવ્યો હતો. રાજાને સંતાન થાય એવા ઉદ્દેશ્યથી વેદ મંત્રો દ્વારા તે કળશને અભિમંત્રિત કર્યો હતો. બન્યું એવું કે રાજા યવનાશ્વને રાત્રિના સમયે ખૂબ તરસ લાગી. તેઓ યજ્ઞશાળામાં ગયા, ત્યાં જોયું બધા બ્રાહ્મણો સૂતા હતા, ક્યાંય જળ ન હતું. ત્યારે તૃષાથી વ્યાકુળ રાજા તે અભિમંત્રિત લોટાનું જળ પી ગયા. બ્રાહ્મણોએ વિધિપૂર્વક મંત્રોથી સંસ્કૃત કરીને આ જળ રાણીઓ માટે રાખ્યું હતું. રાજેન્દ્ર અજ્ઞાન વસ્તે જળ રાજાના પેટમાં ચાલ્યું ગયું. સવારે ઉઠીને બ્રાહ્મણોએ જોયું તો લોટામાં જળ બિલકુલ ન હતું. ત્યારે એમણે શંકા સાથે રાજાને પૂછ્યું, આ જળ કોણે પીધું છે? રાજા સ્વયં જળ પી ગયા છે તેવું જાણીને બ્રાહ્મણો સમજી ગયા કે દેવ એટલે કે ભાગ્ય સૌથી વધારે બળવાન છે. ત્યાર પછી યજ્ઞની પૂર્ણાહુતિ કરાવીને તે બધા મુનિઓ પોતાના આશ્રમ પર ગયા. મંત્રના પ્રભાવથી રાજાના પેટમાં ગર્ભ રહ્યો. સમય પૂરો થવાથી તે મહારાજ યવનાશ્વની જમણી કુખ ચીરીને પુત્રને બહાર કાઢવામાં આવ્યો. આ પ્રમાણે પુત્રને પેટમાંથી કાઢવાનો બધો યશ રાજાના યોગ્ય મંત્રીઓને જાય છે. દેવતાઓની કૃપાથી રાજાના પ્રાણ બચી ગયા. ત્યારે મંત્રીઓ મોટેથી બોલવા લાગ્યા, આ કુમાર હવે કોનું દૂધ પીશે? ત્યાં તો ઇન્દ્રે તરત તે બાળકના મોઢામાં પોતાની તર્જની આંગળી કાપીને એમ કહ્યું કે હું આ બાળકની રક્ષા કરીશ. આમ તે બાળક મોટો થયા પછી તે જ મહાપ્રતાપી માનધાતા રાજા થયા. રાજન, માનધાતાની ઉત્પત્તિનો આ પ્રસંગ મેં તમને કહ્યો. અધ્યાય 8-9 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.